કરવું નહી પડ્યું. બરોબર, કેવું કાયદેસર ચાલે? પુરાણી ગલન, પુરાણી ગલન, પુરાણી આત્માનો સ્વભાવ વિકલ્પી નથી, એનો સ્વભાવ વિકલ્પી નથી. બહાર નું બહુ દબાણ આવે એટલે જ્ઞાન વિભાવિત થાય છે, વિભાવિત એટલે વિશેષ કલ્પે છે. એટલે સ્વાભાવિક હતું તેના બદલે જ્ઞાન વિભાવિક થાય છે, બીજું કશું થતું નથી. એમાં બહારનું દબાણ એટલે શું? પૂતગલ નું. હા, પૂતગલ નું બહુ સંતુલન દબાણ આવે. આ સંસાર પ્રવાહ છે, પ્રવાહમાં જતા જતા બધું દબાણ બહુ આવે છે. અને આ તો ફરજિયાત છે, એમાં શું છે? આત્માને કશું કરવું નહીં, બગાડી નથી કર્યું. આ ફરજિયાત એને આપણે અહીંથી મુસ્લિમ લગતામાં ભૂલટ થયું હોય, મુસ્લિમ લગતામાં જઈએ તો માર ખાઈએ, એ તો ફરજિયાત છે. એવું છે, આ સમ શરણ ક્રિયા થઈ રહી, નિરંતર પરિવર્તન, પ્રવાહ રૂપે વધી રહ્યા. કોઈ અગિયારમાં મહિલમાં હોય, કોઈ ચૌદમાં મહિલમાં હોય, કોઈ સિત્તેરમાં મહિલમાં હોય, કોઈ સત્તરમાં મહિલમાં હોય, સત્તરમાં મહિલમાં પાછળ કોઈ પહેલા ફલંગમાં હોય, કોઈ બીજા ફલંગમાં હોય. પહેલા ફલંગમાં છે તે પાછો આ ભાઈ ઊભો છે તો આગળ આ જુદો હોય, બધાની જગ્યા જુદી પડે. ક્ષેત્ર જુદું, ભાવ જુદા, દિશા બધા જુદા જુદા બની જાય. ચાલો, તમે પદો બધો બોલાવડાવો તમે કોણ બોલાવો છો? માયા એટલે જે આપણે છોકરા, પણ માયા એટલે શું? જે વસ્તુ જીવાર સ્વરૂપે છે તેવા સ્વરૂપે નહીં દેખાય, જુદી સ્વરૂપે દેખાય. જુદા સ્વરૂપે દેખાય, આપણે ભૂલાવા નાખી દે. સમજાય ને? એને એક શબ્દમાં કેવો હતો? માયા એટલે અજ્ઞાનતા. આપણું અજ્ઞાન ને રહીને આ માયા દેખાય. સ્વરૂપનું અજ્ઞાન નથી, અજ્ઞાન છે માટે માયા ઉભી થઈ. સ્વરૂપનું અજ્ઞાન ગયું એટલે માયા ગઈ, અજ્ઞાન એટલે માયા. બાકી મૂળ સ્વરૂપે નહીં દેખાતો, અન્ય સ્વરૂપે દેખાય એમ ન માયા. આ પૂગલ મૂળ સ્વરૂપે આવું નથી. પૂગલ મૂળ સ્વરૂપે તો બહુ સુંદર, બહુ સારું છે વિચાર, પણ આ તો અન્ય સ્વરૂપે દેખાય છે. દ્રષ્ટિ એની એવી થઈ જાય, પ્રશ્ન થઈ નહીં જાય. ખબર ને? દ્રષ્ટિ આ દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી, આ દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી. આપણી કઈ દ્રષ્ટિ છે? આ દ્રષ્ટિ ની મારફત આપણી કઈ દ્રષ્ટિ છે? એ જ્ઞાન પ્રમાણે દ્રષ્ટિ હોય છે. જ્ઞાન ના પ્રમાણસર દ્રષ્ટિ હોય છે. જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને તેના આધારે દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિ જેવી હોય એવું બહાર બધું દેખાય. આ અમારો દુશ્મન ને આ અમારો મિત્ર. દ્રષ્ટિ કોઈ દુશ્મન મિત્ર છે નહીં અમારો જગતમાં, પણ એ દ્રષ્ટિ બંધ થઈ જાય. દાદા લક્ષ્ય બધું કેવળ સમગ્ર દાદા ભગવાન માં કેન્દ્રિત થયું હોય અને જે ભાવ થાય એ ભાવ કરવાથી આયને ઓળખવા માટે અવરોધ થાય ખરો એ રાત? એ જ પોતાના આત્મા ઓળખવાના જ બધું સંપૂર્ણ અનુભવ થવાનું જ લક્ષણ થાય. એને અવરોધ તો નહીં, હું તો હેલ્પિંગ છે, હેલ્પિંગ આ જ હેલ્પિંગ છે. એને જ્ઞાની પુરુષ નું નિધિ ધ્યાસન કે છે, શાસ્ત્રો નિધિ ધ્યાસન કે છે. દાદા મનના કર્મો હળવા પડે, હું ચોખ્ખા શબ્દમાં તો મને ભાષા ના આવતું કે ગોડાઉન ખાલી થતું એ કર્મોનું, તો શરીર આ પેકિંગની અવસ્થા શું થાય અને સિદ્ધાત્માની અવસ્થા કઈ હલકી લાગે ખરી? એમ કે છે થયેલા છે દેખાય, અમારે રહેશે નિરાંતે, કશું લખો ના હોય. આપણને રસ્તા ચાલતો ચાલતો જો આ બિલ્ડિંગ અમારું, આ બિલ્ડિંગ અમારું, અમારું બોલ્યો ઘરે માથા કરવું હશે બધું, આ બધી જમીન અમારી છે વજન વધ્યું, માથા પર બોજો રહ્યા કરે. ખરેખર માથા પર બોજો નથી, પણ મન પર બોજો લીધેલો. દાદા એક બોજો લાગે છે, સર્વજ્ઞ દાદા ભગવાન નું નામ લેવાનો બોજો લાગે છે, બીજો કઈ બોજો નહીં લાગતો. હા એ બોજો સારો છે, તમારે હવે નામ જ લઈને રાખવાનું ને એમાં મન ખાલી થયા કરશે, વિચાર બધું થઈ રહ્યું છે, આમ નામ લેતા લેતા લેતા લેતા બધું બધું ખાલી થઈ ગયું છે, ખાલી થઈ ગયું એટલે સમાધિ એની મેરે ઘેર બેઠાડે છે. લગ્નમાં ગયા છે તોય સમાધિ, સંસ્થાનમાં ગયા તોય સમાધિ, અને કોઈ ગાળો બોલતો હોય તોય સમાધિ. કારણ મન છે તે સમાધિ નહીં રહેવા દે, મન નહીં આગળ છે તો ઉડાડે ધૂળ ને ધૂળ ને બધું જાત જાત ઉડાડે ને, એટલે સમાધિ ના રહે. તમારું પગલા ઉડાડે છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મન શરીર ની બહાર નીકળે નહીં, અંદર અંદરે ભટકે અને બહારે ભટકે. ઓફિસ માં જઈ આવે, બીજા મિત્ર જઈ આવે, બીજે બધે જઈ આવે, ભટક ભટક ભટક કરવાનું. મન ગમે આમાં બહાર ના નીકળે, એ બહુ સારું, તાર ધૂળ બહુ આવી જાય. દાદા તમે બધી રીતે સમજાવો છો, ભાગવાની એ જે આપની કેવળ જ્ઞાન ની વાણી લાગી ગઈ છે, બીજું કાંઈ મને રૂપતું નથી, ખરેખર કહું છું કોઈ રસ નથી થતો. આ બધી રીતે સમજાવો છો, આપની વાણી કેવળ જ્ઞાન સ્વરૂપે મને વાગી ગઈ છે, હવે બીજું કશું રૂપતું નથી. વાગવાનું કઈ બાકી નથી, રૂપિયા નહીં દીધું, બીજી રીચર નહીં બીજી, આપણું વસ્તુ જ નહીં એને રીચર ને ક્યાં સુધી રૂચિ વખાયું હતું, એ વસ્તુ માની ત્યાં હજુ રૂચિ માન્યું, અને તે પાછું શ્રદ્ધ્યું એટલી માન્યતા હોય તો ઉડી જાય, પણ શ્રદ્ધા વગરની માન્યતા નથી, આ શ્રદ્ધ્યું છે. એટલે મજબૂત કરી શ્રદ્ધા. આ એ તૂટી ગઈ શ્રદ્ધા, અને આ બેઠી આ માન્યું શ્રદ્ધિયું. ત્યારે પણ કર્મો ઘણા ખપવાના બાકી છે, ભાવના ઘણી મોટી થાય છે. કર્મો શું એનો હશે? આપણે ઊંઘી રહીશું તોય ખપ્યા કરશે, જાગીશું તોય ખપ્યા કરશે, અંદર ખપ્યા જ કરશે. કારણ કે દુકાન જેને કાઢી નાખી છે તેને તેને કાયદો ના હોય કે આઠ વાગે બેસીને તમે તપ કરજો તો જપ કરજો કે આટલા પાસ કરજો, એવું તો કાઢી નાખી હોય તેને ના હોય. જેને નવી માંડવી હોય, જેને બિઝનેસ વધારવો હોય, તે બધું જપ તપ એ બધું આ બધું કરાવડાવે બરાબર ને. પણ જેને દુકાન કાઢી નાખી છે એ તો જે તે રસ્તે વસ્તુ નિકાલ કરીને એ જ કર્યા કરે, શું કરે? માલ નો નિકાલ કરી નાખે છે, કાઢી નાખવા નક્કી કરી. એટલે દાદા એવો જ ભાવ થાય છે, આ તો શું છે, મારે કઈ બોલાવું રહેવાતું નથી. મારા કેવળ આ સમગ્ર દાદા ભગવાન નો વોટ લઈ અને આત્માને પાર્લામેન્ટમાં સ્થિર સાતો દેશમાં વિચાર છે, બીજો કોઈ ભાવ નથી. હજી દિલ્હી ઘણું દૂર દેખાય છે દાદા. કર્મ તો એની મારે ડિસ્ચાર્જ થયા જ કરવાનો. કર્મ સાથે આ જ્ઞાન છે ને, એટલે જરાક હેરાન કરે કોઈ તો એને મારે હેરાન કરીને જશે જ ને. બરાબર, જવા માટે આવ્યું છે. શું થયું છે? જવા માટે દાદા તમને સાથે એ આપણી વંશ વધારવા માટે નથી આવ્યા, નિર્વંશ કરવા આવ્યા. શું થયું છે? આપણી વંશાવળી વધારવા માટે નથી આવ્યા ને, આપણને નિર્વંશ કરવા આવ્યા. કેવું છે? નિર્વંશ કરવા. હા, લોકોને વંશાવળી વધારવી હોય, લોકો ના વધારવી હોય, નિર્વંશ કરવા ગમે ને લોકો. અને આપણે તો આ નિર્વંશ કરશે આ બધું. અને બોજો અઠો લાગે એ બધું. હવામાં ઉડવાનું મન થાય છે તો દાદા મેં કીધું, હવે શું કહું વિશે? હવામાં ઉડવાનું મન થાય, હવે વિશે શું કહું? ઉડવાનું મન થાય એવું. મને તો રસ્તા પર બહાર ફરું છું, જાણે પ્લે પ્લેન માં ફર્યા તો એવું લાગે છે. એટલે જે રસ્તે હું ગયો છું તે રસ્તે તમને કહું છું, ચાલો ભાઈ અમારી સાથે. વહેલા મોડા પણ આપણે આનો ઉકેલ આવી જવાનો છે જલ્દી. થોડાક માર્ગ મળ્યો છે અને તે સાચો છે અને ટૂંકો છે, સહજ છે, સુગમ છે અને સરળ છે. પણ સૌને સ્વીકારવા જેવો છે પાછો, એમ બી કહી દો સાથે. અને સૌને સ્વીકારવા જેવો છે પાછો, એવું નથી, એમ બી સાથે કહી દો. સૌને સ્વીકારવા જેવો. અને એક દુકાન ખાલી કરવા જેવું અમે તમને કહ્યું છે, ભાઈ આ દુકાન તમારે શું કરવું છે? આ દુકાન નહીં પહોંચાતું કારણ કે સાહેબ કોઈ દાડો નફો નહીં મળ્યો. આ ધનની મૂડી જાજા કરે સર, આપણે કંઈ કાઢી નાખતા રહે, બસ આ કાઢી નાખવાની છે. શું છે ને, આપણે જપ તપ કરવાની સાથી નથી, કારણ કે આપણે દુકાન લાંબી કરવી નથી, આ માલ નવો ભરવો નથી. આપણે તો જૂનો છે તે જ કાઢી નાખવો છે. સરસ હોય ને, કોઈ કહેશે દાદાને મારે જપ તપ ક્રિયાઓ કેમ નથી? કારણ કે આ દુકાન મોટી કરવાનો માર્ગ ન હોય, આ તો દુકાન ખાલી કરવાનો માર્ગ. ખાલી કરતા આવડે કે ના આવડે? હા, પણ એ જ્ઞાની નું શીખવાડેલું કરે તો પાછું એવું છે ને કે ખોંડ થઈ રહી હોય તો પછી લાવવી પડે, નહીં તો ખોંડ ને લીધે ચાર ચીજો લેતા ના લે લે. એટલે અમુક આ જ્ઞાની બધું શીખવાડે તો હોય કરવું, દુકાન ખાલી થઈ જાય. ગૃહ નિવારે ના આવતા હોય તો ગયા, આપણે સારી કરી તેની હાથે. અને આપણે જેને આપવાના અત્યારે બાકી તેને આપવા પડે, ચૂકવવા પડે. દુકાન ખાલી કરીએ તો આપવાના હશે, ચૂકવવા પડે ને. એ તો રાતે 2 વાગે આવે છે લેવા. અરે હું હું શુદ્ધાત્મા છો એમાં શું કહે ધ્યાનમાં સ્વીકાર છે કે મારે તમારે શુદ્ધાત્મા શું કરો ભાઈ રૂપિયા આલો ને કે માટે એ ભાઈ નિકાલ કરી નાખો ચાલો દેવું હોય તો આપી દેવું નેનું ભલે ના આવે તો આપણને ઉઠાડે નહીં એ કઈ આપણને ઉઠાડે જેને પણ માગતા હોય આપણે ઉઠાડી ગઈ એની ચિંતા નથી પણ જેને જે આપણી પાસે માગે છે તો એક જ રૂપિયા માગતો હોય તો રાતે 2 વાગે આવે એના અધિકાર ખરો ને હા અધિકાર છે માટે આ ફઝામણ માંથી નીકળો એ બધું અનંત કાળની આ ફઝામણ લાગી છે એ જેમ જેમ પ્રયત્ન કરે છે તેમાં ઋષભદેવ વખતના વખતમાં આટલા ઊંડા આટલા કરી ગયેલા હતા અને મારીના વખતમાં આટલા કરી ગયા તો અને અત્યારે આટલે આવ્યું છે કરતા કરતા કરતા ઊંડા જતા જાય છે અનંત ઉપનિષદ એટલે ગુરુ પાસે બેસવું એટલે ગુરુ પાસે બેસવું ધીરજ રાખવી નમ્રતા રાખવી અને સમર્પણ કરવું ગુરુને તો કે જે કામ થઈ જાય કોને અર્પણ કરાય છે મને અર્પણ કરાય અર્પણ કરવાની હિંમત આપણને આપણે શ્રદ્ધા બેસી જઈ ગયા અમને તો બેસી ગઈ છે દાદા અમને તો પણ એ તો હજી બેસી પણ લોકોને અર્પણ કરવાની આપણા હિન્દુસ્તાનમાં લોકો આ વાક્યો લોકો ઉપયોગ કરવા જાય તો ક્યાં અર્પણ કરે બિચારા અર્પણ કરવાની જગા જ નથી પણ એમને તો કીધું અર્પણ કરે કોઈ તો એમ જ કે તમે પાપીઓ છો તમે ગુસ્સો છો તમે ફલાણા છો તો ગાવ જ બેસે એ શુદ્ધાત્મા તમે જેવું કહેતા જ નથી એ કદી ફૂલ નાખતા જ નથી તો દંડા જ મારવાની વાત કરે છે એટલે બધું અર્પણ નહીં કરવાથી બધું બગડી ગયું તમે તો એ વાક્ય વપરાતો નથી સમજું જોઈએ ને આ તો બીજ રૂપે નથી રહી કેટલાક માણસો પોતાના પેટ ભરવાના પ્રસંગમાં પડેલા છે અને કેટલાક માણસો ને કઈ પડી ના હોય એવી રીતે પોતાનું જે પણ લઈને અમાનું કઈ પડી ના હોય એવું નિષ્ફળતા નિષ્ફળતા બીજું કઈ ભેગું ના કરે પોતાનું ભલી વાર નહીં પોતે બરકત નહીં પોતે ભણેલો નહીં અમાન શું ભણાવે નિષ્ફળ માણસ તો કરુણા થી કરુણા વાળો તો ના હોય વિષ્ણુય માણસ તો કરુણા વાળો તો હોય નહીં, કરુણા ના હોય ને વિષ્ણુતામાં. કરુણામાં મુક્તતા એ ભાનગરની વસ્તુ છે. મુક્તતા એટલે તો ગુજરાતી ઘૃણા કહેવાય. હા કરુણા તો હોય જ નહીં. કરુણા એટલે ઘૃણા હોય તો કરુણા કેવી રીતે શું આપે પછી આપણે? એટલે મિત્ર શસ્ત્ર જોઈએ, શું જોઈએ? મિત્ર એટલે તમારી સંસારી બાબતોમાં મારે એટલી જ છે. તમારે કેટલા બંગલા છે મારી જે જોયા દેવા, તમારી આત્માની બાબતમાં શસ્ત્ર એવું શસ્ત્ર નિશ્ચય જોઈએ. અથવા એકલા નિશ્ચય હમ હમકુટ નિશ્ચય હમકુટ નિશ્ચય એવું અહીં પાકે નથી. ઘણી વાર ના આવ્યો ભક્તો ભાગ્યા તે સાચા દલ કરા. ભક્તો ભગવાન લોકો ને શું પણ જે ભગત થાય તો ને જે ગાય તેનું બીજા બીજાને કઈ એવું એવું તન્માયકાર થાય નહીં તો કરે બધું તો એમ ગા ગા કર્યું બસ બીજું બીજું વળ્યું તો થઈ ગયું. અને એક રામકૃષ્ણ પર માણસ સાથે રસ્તે હતા. મોક્ષના માર્ગના રસ્તા ઉપર મોક્ષ તો બધું બહુ છે રસ્તા ઉપર. અને હરિબાબુ તો આ રસ્તે એ પોતે જ ના કહે છે કે આ રસ્તો મોક્ષનો નથી. પોતા એમનો સંકલ્પ છે એ ધર્મ જ ના કહેવાય. એ ધર્મ સંકલ્પ કહેવાય દિવ્ય જે તરફ સંકલ્પ સિદ્ધિ કરવાનો માન સંકલ્પ સિદ્ધિ કરવાનો માન એને દેખના હું કહી છું. વિપ્લવી માણસ નહીં પોતે કે વિપ્લવી એટલે આ સરકાર ઉપર બહુ જ મગજ થઈ ગયું એટલે આ યોગ માર્ગમાં નથી. અને અહીંયા આગળ જઈએ ચેતના આવા સુખી રહેવા જોઈએ. પણ બીજા બધા અરવિંદની અંદર તો ગુજવાળો જ ઉત્પન્ન થાય છે. જયારે માનજી તારે કે ગુજવાળો જ ઉત્પન્ન થાય છે વાંચવા જેવી ના એ અધ્યાત્મ માટે વાંચવા જેવો ના હોય. મારે ગુજવાળો થાય છે ઉલટો ગુજવાળો નહીં એ તો મગજ કલાક છે. હા એવું થાય છે મગજમાં અહીં અહીં બધા ચકલો રહેવા મળશે ને કબૂતર રહેવા મળશે. હા એવું એવું એવું જ થાય છે. થોડી થોડું પછી દાદા ઘર ચક્કર હોય ને જયારે મદદ બગડી ગયો હોય એટલે તેને માટે આ સારું. એને પિજન તો મૂકી રાખ્યા હોય બાકી એનો સંકલ્પ સિદ્ધિ છે. એનો સંકલ્પ સિદ્ધ છે ધર્મ ના કહેવાય. એને પુસ્તક ધર્મ તરીકે વાંચે છે લોકો એ ધર્મ ના કહેવાય. એ તો યોગ છે. હા બ્રાહ્મણ મારે કહેતા હતા કે હું કોણ છું તપાસ હા ઊંડા ઉતરું પણ પડે ભાવના નિમિત્ત છે. ભાવના આપણા મનમાં તમારે એ ભાવનાથી તો હોય આ ભાવના ના હોય તો એટલે આ અહીં આવવામાં ભાવના નિમિત્ત છે. એવું હિન્દુસ્તાનનું કલ્યાણ કરવામાં ભાવ હિન્દુસ્તાનનું મન છોકરાઓ ભલું થાવ એવું કંઈ કરવું પડશે. Thank you. સંસારી બની રહે છે કે પેપર વાળા કે આવા મોટા અક્ષરે લખ્યું છે પડે કારણ કે ઇમોશનલ માં રાજકીય કામ લાગે છે. નથી પહોંચે એવું નથી.